એટલે આપડે સુધારી લેવાનું. શું કહ્યું? આપડે લાયા વસ્તુ આપડે સુધારવા ને જવાબદારી આપી. આપડે કોઈ કરિકા દેવ મક્કમ રે મન, પછી પોતે શું કે મક્કમ મન કરવું તો આમ થાય. મક્કમ ના થાય, મક્કમ તો એના છતાં અસર ના થાય તો મક્કમ મન થાય. અમને અમારી પાસે અસર જુએ એવું મન જબરજસ્ત મન. આખા બ્રહ્માંડ નો ભાર જીવી છે કે એવું તમે જણાવી નઈ દેશે કેવું અક્રમ ત્યારે માટી કાઢે તમે વાંચી નથી કે બધા પુસ્તકો લખાય તેમાં આપતો વાણીઓ લખાય. આપતો વાણીઓ પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી આઠમી થઈ ગઈ તેને આઠમી નવમી છપાય છે. ચૌદ આપતો વાણી નીકળે, ચૌદ ગ્રંથાણા ને ચૌદ આપતો વાણી નીકળવાના. ભૌતિક સહેજ વધેલું હોય અને આમ આ અંદર સહેજ ઊંચું હોય તો ચલાવી દેવાય, પણ એકદમ આમ ભૌતિક થઈ જાય ને તો સુખ જ ચાલુ ચાલી જાય. કારણ કે અંતર નું સુખ ચાલી જાય એટલે પછી આ ભૌતિક મજા ના આવે. અંતર નું સુખ હોય તો જ ભૌતિક હેલ્પિંગ થાય, નહીં તો થાય નહીં. એટલે કેટલા અમેરિકા માં એટલા બધા મોટા શ્રીમંતો થઈ ગયા છે ને એ બધું તે ભૌતિક સુખ જ મારી ગયું. ભૌતિક સુખ ને લઈને મજા જ નથી આવતી. આંતરિક સુખ જતું રહ્યું ને, હેલ્પિંગ જે કરનારું સુખ તે જતું રહ્યું. જેના અથર સુખ ની માન્યતા માનીએ છીએ એ તો જતું રહ્યું. અરે આજની રાતે આવ્યા તમારે રાવજીબેન શાંતાબેન શું થાય છે લોકો માની બેસે આ ભગવાન છે એટલે લોકો ને દર્શન કરવામાં કેટલાક હરકત પડે છે. કારણ માનુષ જાતે રૂપિયા થઈ શકે એવું નથી. આ કાળમાં પૂર્ણ દશા પ્રાપ્ત કરી શકે નહીં. ચૌદશ થી પુણ્યમ ના થાય સમજે ને, પુણ્યમ ક્યારે થાય? સારો પ્રતિભ હોય ત્યારે પુણ્યમ થાય. અત્યારે થઈ શકે નહીં. એટલે અમારે જેમ છે એમ કહી દેવાનું. એટલે અમારે જે મારે ચાર દીકરી કુટે 356 છે ને ભગવાન 360 છે. ચાર મારા એટલા નથી તો હું દાદા ભગવાન હસીન થઈ જાય. કર બોલ બોલું બોલું ને બોલું બોલો. દાદા ભગવાન ના હસીન જય જયકાર હો, દાદા ભગવાન ના હસીન જય જયકાર હો, દાદા ભગવાન ના હસીન જય જયકાર હો, દાદા ભગવાન હસીન જય જયકાર હો, દાદા ભગવાન હસીન જય જયકાર હો, દાદા ભગવાન હસીન જય જયકાર હો, દાદા ભગવાન હસીન જય જયકાર હો, દાદા ભગવાન હસીન જય જયકાર હો, દાદા ભગવાન હસીન જય જયકાર. રામ રામ બોલ્યા કે રામ નું નામ ભજવાથી એ તો બધું બાળકો ની સ્ટેન્ડર્ડ છે. શું છે ભણેલા ના આથી ફાડી પણ આ દાદા ભગવાન સિંધ જઈ કરો ને તે હું આ તો કરતા હાજર જ બેઠા છે અને આ તમારે ખબર એ જ કૃષ્ણ છે અને એ જ મારી છે અને તમારે ખબર છે ને તો બોલો છો તો થોડું ના ઉપડતા છેટે હોય તો એ છેટે હોતા નથી તમારે મય બેઠેલા છે. તમારે સર બોલે એટલે રાત્રે જો કરી આપણે બોલીએ તમે બે બોલો એક જ બોલે અને છોકરા બે હા છોકરા હા ડાયા થઈ જાય સવારમાં રોજ રોજ બોલે લોકો એમાં શું મજા આવે આપણે શું ખોટ જાય. છોકરા નો સંસ્કાર થાય, બહુ વિચારો થાય, એમ અંદર શાંતિ થઈ જાય, શાંતિ ખોરે ના ખોરે. અને ધીરે ધીરે કહે છે આ બોલતા ની સાથે કે રિવોર્ડ. રામ રામ બોલવાથી કઈ ફાયદો થાય તો એકાગ્રતા નો ફાયદો થાય, શું થાય? અને આ તો એકાગ્રતા સાથે આનંદ થાય, કે હાજર નહીં કરી આપે, આજે રામ કે સહી કરી આપે. અને આ દવાઓ ની મુદત જાય છે તો આની મુદત જાય ના જાય, કઈ કઈ ફળ આપે તો અમુક બધા જેથી ફળ આપે, બીજું બધું ફળ ઓછું થઈ જાય બધું, એટલે રોકડું હોય કે ચાલે. તમારે ભણેલા માંથી બધા પૂછવું ના પડે, તમારે એક જ ધર્મ તમારે જોઈ રહી ને, તું બધી તમને વાત હકીકત કહી દઈએ. આ તો બધું મગજ નું ઠેકાણું ના હોય, ચોકસી ના હોય, ગ્રાફિંગ પાવર ના હોય, ત્યારે બધું અમારે ગાગા કરવું પડે. તમે થોડું સાંભળી લીધું, ખરું તમે છપાઈ ગયેલું હોય જયારે જોઈએ ત્યારે દેખાય નહીં, કારણ કે જોવાનું ને તમારી લાઈન એન્જિનિયરિંગ લાઈન તો બહુ જબરદસ્ત, બીજી ઘણી ખરી લાઈનો છે પણ આ એ લાઈન કે જેવી તેવી નથી, એન્જિનિયરિંગ જેવી તેવી નથી લાઈન. ખબર પછી આવી, મહિના દોઢ મહિના મને ખબર નથી, તો એની કઈ ખબર પછી આવી? ના ના, મજામાં છે બધા. એની એવી તબિયત છે ચાર, અરે અંદર ઘરમાં ફરે છે ને? હા ફરે. કશું કેવું છે ત્યાં આપડે તો હવે આવી દિન તમે વાત મળ્યા છે કે શું કેવું છે? દાદી કહ્યું મેં કશું કેવું છે સ્વાંતાબેન ને બહુ એવું નહીં કહ્યું ક્યાં આવે, મનમાં શું થયું કે આ ધર્મ માટે જાય છે ને, તે પેલા શીખો કર્યું કઈ ગોટાળો કરી દેવા, એટલે એક અમારે તો ઇન્ડિયા પૂછાવવું પડે કે આ લોકો ક્યાંથી આવ્યા છે. આપડે વકીલ કરીને પણ દિલ્હી માં રહીએ, તે વકીલ $500 લઈ ગયો ને કશું, અને એના વકીલો તો $500 માગે ને, અને તમે $500 માગો ને. મને મને કોઈ દર મરી ગયા એવું લાગતું નથી, સવિતા બને નહીં લાગતું, કારણ જ્ઞાન દીધેલું ને, એટલે જાણ મરવાની જે વસ્તુ એ મરી ગઈ છે એ પોતે જ છે. સેલ્ફ સેલ્ફ નો જેને ખ્યાલ છે એને પેલો મોહ ના થાય, હોય થોડું ઘણું માં છે દેશ નો મોહ હોય પણ પછી પેલો ના થાય. અને પછી નીરુ ને જ્ઞાન આપી દીધું, આ બધા કહ્યું કે નીરુ ને જ્ઞાન આપી દો, એટલે એને સાથે આ મોહ એ તૂટી જાય. પછી જ્ઞાન આપ્યો પછી બહુ સરસ થઈ ગયો, ઉપાય તો કરવો પડે ને. એ તો એવું કેતા કે મારું દાદા હું છે તે 32 વર્ષે હું જવાનું છું, કે છે ના બોલ એવાનો થયો તો મને કે દાદા હું 32 વર્ષમાં તું આ તને કોણ શીખવાડે, બોલીશ નહીં કઈ બોલ્યા નું અસર થાય, શું થાય ત્યાં નોનપણ પછી બોલું છું, એટલે મેં કઈ ગાની પાસે કોલી જ છે કઈ વાર, એટલે મેં એને જ્ઞાન આપ્યો પછી પાસે રાખી, અને પછી બહુ જ્ઞાનમાં રસ્તો, એટલે એનું શું થાય કે મેં શક્તિ વધતી જાય બધી, અને પેલી શક્તિ ઓછી થઈ જાય. એમ કરતો કરતો 48 વર્ષ જીવ્યો, જેટલું 50 વર્ષ જેટલું જીવ્યા એટલું આપણું. તો પછી આ જ્ઞાન મળી ગયું ને દાદા પાસે, જે એમને જાણવું હતું એ બધું મળી ગયું ને, એ બધું એમ પાસ પાકડે, બીજું બધું કપડાં બપડા એ મિલકત એ પડે, એટલે લોકો કપડાં લઈ લીધા છે ને, લોકો જલસે બધું લઈ લે, કાઢી લે ને જગત નો રિવાજ જોડે લઈ જવા તો ફેરી નકમ લોકો લાકડા બહી જાય. દેશી વાતો ગમે છે આખો દારૂ તો ઓફિસ નું કામ કરે એવું તો ખાવતી એ પરદેશી મીઠાઈ કહે ને ઓફિસ નું કામ ના આવે તો જરા ખબર હોય ને તો પેલું રિલીફ થઈ જાય. હું આ જ્ઞાન આપું ને તે બધા ખુબ હળ આવું પછી થાકું થઈ જાય. મને તો થાક લાગતો નથી, ફ્રેશ હોઉં છું કાયમ માટે, પરમાનન્ટ ફ્રેશ હોઉં છું. દોઢ વાગે થઈ ગયા હતા તમારું કામ કરજો. હા તમે તો થોડી વખત જતા રહ્યા ને કેટલા કારણો કોઈ માણસ કરે છે પછી જે થાય કરેક્ટ દર્શન કરવા આપડે આ મંત્રો લખ્યા છે ને તે બધા ધર્મ ના ભેગા ભગવાન દેશ પકવાથી હોય ને ભગવાન તત્વાથી હોય નિષ્પક્ષપાથી ત્યાં બધા ભેગા ધર્મ ના છે ને તે તમારે બે પાંચ વખત અહીંયા લખી છે પાંચ વખત સવાર પાંચ પાંચ ઓછામાં ઓછા પાંચ વખત ગણવા થાય ના થાય. અને પછી આ દાદા ભગવાન હસીન લઈ જાય છે તે બાબો ને બધા બેઠા હોય તે બોલવા સમજ ને. અને બાબા ના મનમાં ઘેર ના ફેરાય એટલા માટે કે આ દાદા ભગવાન નહીં નહીં બેઠા તે છોકરા સમજી જાય કે પોતે ભગવાન થઈ જશે માણસ એને અવરું ફરે અવરું ફરે ના ફરે અને દિવસ માં જાય ક્યાં જાય આટલું વધ કરવા જેવું છે તમે કરો ને તો બઉ સારું રહેશે. આટલું મારું માનસ બઉ સારું કહેવાય મારા છે મોડું વહેલું મોડું વહેલું રાત્રે ગમે ત્યારે મોડું વહેલું ના રોજ ચા પીવાય છે બધું થાય છે એને શું ચા પીવા જેટલી વાત છે. અરે ઘેર કશું કામ કહું હોય તો નહીં હોય ને આપતા સૂત્ર નહી દાદા આટલી વાંચીને તૈયાર થઈ ગયો હતો ને કેમ કારણ કે તે વાંચે તમે ચોપડી માં મૂકી દો એટલું ભારે તમારું મગજ કામ નહીં કરે બે પાના વાંચે તો ઊંઘી જાય દાદા મોન્ટ્રિયલ જાય છે પ્રશ્ન છે દુનિયાના દરેક યોનિના જીવો જે જીવી રહ્યા છે અને તેમાં મનુષ્યની પણ ગણતરી મૂકવામાં આવી છે. મનુષ્ય યોનિમાં સંખ્યાની ગણતરી આપણે કરીએ છીએ એટલે તેની સંખ્યામાં દર વર્ષે વધારો દેખાય છે. બાકીના જીવોનું અનુમાન કરતા એવું લાગે છે કે જેવી મનુષ્યની વસ્તી વધે છે તેવી જ રીતે દરેક યોનિમાં સંખ્યા વધે છે. એ અનુમાન સાચું છે? આ બ્રહ્માંડ એવું છે તેમાં સનાતન વસ્તુઓ છે અને જીવો એ સનાતન છે. જે જીવો છે સનાતન છે, સનાતન છે, એટલે એક જીવ વધતો નથી ઘટતો નથી. આમ રૂપાંતર બે થયા કરે છે. માણસ દેવમાં જતા રહે, દેવ વળી પાસે જાનવરમાં આવતા રહે, માણસ સરગતિમાં જતા રહે, રૂપાંતર થયા કરે. એમાં એક જીવ વધે ઘટે નહીં. એટલું મનુષ્ય એકલા નથી, જીવો એકલા નહીં, પણ આ પરમાણુ છે ને, આ જે ઘેર વસ્તુ, એ એક પરમાણુ વધે નહીં ઘટે નહીં. આપણે આ બારી બધે ગમે આવા નુકસાન કરીએ, આમ કરીએ તેમ કરીએ તો પછી વધઘટ ના થાય, રૂપાંતર થયા કરે. એથી વસ્તુ જે આમ દેખાય છે એને રૂપાંતર થઈ, પણ મૂળ વસ્તુ જે છે એ અવિનાશી છે. કેવું છે? અને અવિનાશી વધે નહીં ને ઘટે નહીં, ઘટે એ મૂળ વસ્તુ બધી અવિનાશી છે. જીવો માત્ર અવિનાશી છે, એ વધી ઘટ ના થાય, પણ એનું જે ફોર્મેશન છે બહારનું તે સાથે બદલાયા કરે, પણ જીવમાં વધઘટ ના થાય. જીવ તો એટલા એટલા. અને કુદરતનો નિયમ કેવો છે કે વર્ધમાન અને હિયમાન બે દુનિયાના પરિણામ છે. 1930 થી જે વધવા મળ્યું છે ને, 1930 થી ભાઈ વધવા મળ્યું છે. 1930 આપણે આવ્યા છે ને, તે દાડે 32 કરોડ કે 31 કરોડ ની વસ્તી હતી, ત્યાંથી વધવા મળી છે. તે અત્યારે આ વધતું વધતું વધતું વધતું આવ્યું છે. હવે ઘટ્યમાન થવાનું છે, હિયમાન, વર્ધમાન, હિયમાન. સમજો ને? હવે હિયમાન તે આ લોકો કહે છે ને, 2000 ની વર્ષમાં માણસો ને આટલા બધા વધી જશે ને, ખાવાની બોલું મળે મગજ મારી ચપટી સમજણ વગર. શું કેલ્ક્યુલેશન નથી આ જગત? શું નથી આ જગત? તો રિઝલ્ટ છે સાયન્ટિફિક. વર્ધમાન ઘટમાન જેમાં દરિયો વધે છે તે વધવા મળે, એટલે આપણે ભડકી જઈએ કદું આ મુંબઈ ખાતી જશે શું કરશે. ના, એના નિયમ આવે એટલે બંધ થઈ પછી ઘટમાન થશે. શું બધું વધ ઘટ વધ ઘટ વધ ઘટ થયા જ કરે દરેક વસ્તુ. હિયમાન વર્ધમાન, હિયમાન વર્ધમાન. ત્યારે આ 10 વર્ષમાં મનુષ્યની વસ્તી જોજો તમે, અડધી થઈ જશે. અને પછી ઘટવા જ મળશે, પછી અડધી થઈને રહે નહીં. પાછા 30-33 કરોડ છે ને આપણે કહેવત, કે ત્યાં સુધી એનું એનું નોર્મલ છે. પછી પાછા 80 ઘટતું ઘટતું પણ નીચે જવાનું, તે 20 કરોડ સુધી જાય. એટલે ઘટ ઘટ ઘટ ઘટ ઘટ થયા કરે. એમાં કશું કોઈને ભગવાનની જરૂર નથી, કોઈની જરૂર નથી. પોતે જે કાયમનું જ છે, કાયમની વસ્તુને વધવાનું ના હોય, ઘટવાનું ના હોય. આ મનુષ્ય દેખાય કે વધતા દેખાય, કે અમુકમાં અમુક બીજી કોમમાં બીજામાં ઓછા થાય, અહીંયા વધે. બીજા જે વાંકે ના દેખાય એવા જીવો પાર ઘણા છે, વાંકે ના દેખાય એવા જીવો પાર ઘણા છે. એમાંથી એમાંથી ઘટે છે અને પછી અમે વધી જાય છે. એટલે બધું ઘટવાને આ બુદ્ધિ, આ બુદ્ધિ જોવા જાય ને, પણ આ એનો હિયમાન ને ઘટમાન જેમ દરિયો ઘટે છે ને વધે છે ને, એવું આપણે જોવામાં આવે છે ને. અને જોઈએ એટલે આપણે સંતોષ થાય ને કે ભાઈ આ પાણી આવે વધશે નહીં. અને જોતા આવડતું, મને જોતા આવડતું નથી, પણ જયારે 10 વર્ષ પછી તમે જોશો કે આ ઘટવા મળે તો શું કારણ, કે ના એનો સ્વભાવ જ છે. અમુક હદ સુધી જાય પછી ઘટે ઘટે જ. આ લોકો કઈ લડીઓ મારતું નથી, એનો જગત નો નિયમ જ છે. આ તો નિમિત્ત છે બિચારા લડાઈ વળી. થોડું સમજાય દાદા? આ મનુષ્ય એકલી જાતની જે દુનિયો વધે છે અને બાકીના નાના જીવો આમ છે, અનંત જીવો છે, તેમાંથી બધા ઘટે છે. આવે છે રૂપક માં નાના વાંકે ના દેખાય, દુર્બીન થી ના દેખાય એવા જીવો. આ બધું સમ્માન ભરેલું છે બધું, પણ જીવો વધઘટ ના થાય. એક જીવ વધે નહીં, એક ઘટે નહીં. બીજું છે તે એક પરમાણુ પણ વધે નહીં, ઘટે નહીં. આ બારીએ આપણે બારી મેળીએ, નાશ કરીએ, સહન કરીએ, સહન કરીએ, તે પરમાણુ તેલાને એટલા જ એનો ફોર્મેશન બદલાય. શું આ શરીર પાસે પાંચ ધાતુ બન્યું, તે પાંચ ધાતુ છૂટી પડી જાય. શું સમજે ને? તેનું તે જ રહે, બીજું કશું ફેરફાર દુનિયા કશું થઈ ગયું. એક પરમાણુ વધતું નથી કે એક પરમાણુ ઘટતું નથી, એક જીવ વધતો નથી એક ઘટતો નથી, આકાશમાં શહેર પણ વધતું નથી ઘટતું નથી, ટાઈમમાં વધતું નથી ઘટતું નથી, કાળમાં વધતું નથી ઘટતું નથી. આ બધું મૂળ મૂળ સ્વભાવ એકંદર છે આ બધા. તો સમજો ને? અને અવસ્થા એ કરીને વિનાશી છે. આ તો અમે જોઈને કહીએ છીએ એટલે આ ચોપડી વાત નહીં કરતો. શું બુદ્ધિ થી એવું લાગે, બુદ્ધિ થી બધું આવું થાય કે આમ ચાસી થતું છે તો કોઈ કરનાર જોઈએ, પછી આવું થતું છે. કોઈ બાપો કરનારો નથી, આ બધું વિજ્ઞાન થી ચાલી રહ્યું છે. પછી વાતચીત કરો, બીજી જે વાતચીત કરીએ કરો, નહીં જ્યાં સુધી ખુલાસો ના થાય આપને ત્યાં સુધી વાતચીત કરી દે. શું કહ્યું? આપણે તો એમ કે આ મનુષ્ય નો તો દાખલો આપણને દેખાય છે, એટલે આપણે કહી શકીએ છીએ કે મૂળ વસ્તુ મનુષ્ય ની વસ્તુ નથી. બીજી આપણે કોઈ પીડીઓ ને ગણી શકતા નથી, પશુઓ ને ગણી શકતા નથી, એની વસ્તી ગણી શકતા નથી. એટલે આપણને એનો જીવાત્મા દરેક ઠેકાણે વધે છે, દરેક ખુલાસો થઈ ગયો કે જે દાદા જયારે વ્યક્તિ દેવી રે પામે ત્યારે આત્મા તરત જન્મે છે કે કેટલી વાર લાગે છે? આગળ જયારે વ્યક્તિ દેવી લઈ પામે ત્યારે આત્મા તરત જન્મ લે છે, કેટલી વાર લાગે છે? દરેક આત્મા ત્રણ યોની તૈયાર થઈ ગઈ હોય, ત્રણ વેધાણ તૈયાર થઈ ગયું હોય, કાલી તૈયાર થઈ ગયું હોય, કબજો મળી જાય હોય, તેના અહીંથી નીકળે. તે અહીંયા કેટલાક તો નીકળ્યા નીકળેલ તો પહોંચે, કેટલાક અહીં પણ હોય ને ત્યાં પણ હોય, એટલા એટલા એટલા બધા લાંબા થાય. એ કે રીતે? કારણ કે આત્મા સંકોચ વિકાસ વાળો છે, એટલે એટલા લાંબા થાય. પણ અહીં પણ હોય, જ્યાં આવી ગયો હોય, જે અહીંયા જે હોય, અહીં જતો હોય તો આગળ આવતો હોય. અને કેટલાક અઢારમાં બે ત્રણ જીવ એવા હોય છે કે જે પ્રેતિયોરી હોય છે, પ્રેતિયોરી તેને આ દેહ મળતો નથી. આ સ્થૂળ દેહ પ્રાપ્ત થતો બાગ મળ્યો નહીં, પછી સ્થૂળ દેહ પ્રાપ્ત થતો નથી, એની મળતી નથી. એને એક દંડ છે એક પ્રકારનો, એની વાસના રહી ગઈ ને છે ને, તે વાસના પૂરતો દંડ છે. વર્ષે નો દંડ હોય કે 6 મહિના હોય તો એટલો વખત એને આ દેહ વગર ચડાવી દેવું પડે. અને તે ભૂખ તો એ ભૂખ તો લાગ્યા જ કરે, દેહ ના હોય તો એ ભૂખ શું લાગે, ઊંઘ લાગે, બધું જ લાગે. એ કોકના શરીરમાં પેટી ખાવું પડે, ઊંઘવું પડે તો એ કોકના શરીરમાં. એ પ્રેમ છે એની પણ બહુ થોડા હોય છે. આ તો લોકો વધારે કરતા લોકો ગમાવા છે. લોકો પહેલા પછી ખુલાસો થઈ ગયો. બીજો પ્રશ્ન, કોઈ દાદા આત્મા ગોત્ર મેળવે છે તો શું? ગોત્ર એટલે ખોટા કર્મ કર્યા હોય તો એને હલકી જ્ઞાતિ માણસ જન્મ થાય. એ તો જન્મ થાય ત્યાંથી ડબડાવે, ડબડાઈ કરે. નોનો હોય તો એથી ડબડાવે, મોટો 15-20 નો થાય તો એ ડબડાવે. અરે હાથ વિનો થાય તો એ જાય છે એવી કહે. ખબર પડે ને? અને સારા ગોત્રમાં સારા કર્મ કરે ના આવે તો પાંચ જણા આવો ભાઈ, આવો બાબા, આવો બાબા. એ સારા કર્મ કરો, એ સારું ગોત્ર કહેવાય, ઊંચે ગોત્ર કહેવાય. શું આ ઊંચી નાત વાળા બધા ઊંચે ગોત્ર કહેવાય? અને ગોત્ર બહુ ઊંચું કોને કહેવાય? લોક પૂજ્ય હોય છે, લોક પૂજ્ય, લોક નિંદ્ય, લોક નિંદ્ય ગોત્ર, લોક પૂજ્ય. તે ગોત્ર એટલે હું એવું કરવા બાંધે કે જેથી કરીને આવા જેમ સારા જગ્યાએ એને જન્મ થાય અને ત્યાં એ ગોત્ર ના આધારે આવો આવો આવતા થાકતા હોય અને હરિચંદ્રિય પડે દાદા હિમાલય માં ઘણા માસ માં વિશે જાણવા મળે છે ધર્મ નથી હિમાલયમાં અહીંથી નાખી ગયા એરા બધા કરીને તમારી વાત મને ગમતી નથી તો ક્યાં મળશે અને ક્યાં મળે એમ પછી નથી એમ માની લેવા આપડે ફેણ મળીએ ને એ ફેણ મળે આપડે દીપદારી પાસે આવે થોડી દે ગમે તું છોડે પણ હમ ના છોડે સુધે ખુશ નહી છીએ ઓહો નાગા થઈને ખાવું લોકો પણ અને અમુક ખુશ નહીં છે લોકો ડબડાવ સીધા લોકો અને આપડા લોકો હું આવ્યા છે ને મારો ડબડાવે ને સીધા થઈ જાય ચાલ તારા પ્રશ્ન પૂરા થઈ જાય કઈ છે પ્રશ્ન ના આ દાખલો દાડો આનંદ રહ્યો ના રહ્યો તો પછી હવે આ પ્રશ્ન સમજી જાય હજુ પહોંચે પૂછી લેજે આપડા આનંદ રહ્યો ને બધા આત્મા દેખાય છે નિકાલ કર્યો ફાઇલ નો બાબા નો બરાબર નથી થતો હજુ નિકાલ કરો છે કે થાય ના થાય તેનો ને કાલ નકેલ કરવો છે એ યાદ આવ્યો તમે અમને બધા જાણવાનું મળે ને ના પણ તું એ તું દેહ નો માલિક નથી મન નો માલિક નથી વાણી નો માલિક નથી અવળી લાગે તે અવળું બધે પાપ વધે એટલે એવું અમે ઘર નથી તમારે વિધાન કાર્ડ ના કરો કે આ હીરો છે પ્લાન એટલે બકરી કોઈ બધો કઈ વાંધો નથી હીરા નો વાંધો નથી તમને નુકસાન છે દાદા મારા પિતા નો પહેલી માર્ચ ના રોજ દેહ લઈ થયો છે ચાર દિવસ પેલા ખાવા પીવાનું બંધ કરાવ્યું પછી દાદા બાર ત્રણ દિવસ સાંભળી શકતા હતા પણ બોલી ના હતા તેના હાથમાં શું હશે તેને કઈ અશાંતિ હશે અશાંતિ હશે શું કરી શકો અમે રેડી કરી હતી લીંબુ નું પીવું છે આપડે મનમાં એમ કે ગેસ થયું ઘાસ થતો નહીં એમ કદાચ પણ ગોટાઈ હોય એવું થઈ રહ્યું તો શું રહ્યા તો તમને દવા મળી જાય એમ ઓછું થવા મળ્યું એને જય છે માર્ગે જવાની જરૂર છે એનો કાળ પાકે ને એ સરી જાય સહયોગો બધા વિયોગી સ્વભાવના છે કેવા છે વિયોગી સ્વભાવ હા સહયોગ દુખાનો થયો એ કેવા સ્વભાવનો છે વિયોગી સ્વભાવ આપણે ધક્કો નહીં મારવાનો ધક્કો મારે ફરી આપણી હિસાબ પણ થાય પછી કેમ ટાઈમ પેલો કાઢ્યો પણ દાદા ડોક્ટરે કહ્યું હોય એવું આપડે કરીએ એને ધક્કો માર્યો કેવાય ના એ તો કરવું જ પડે નિમિત્ત છે ડોક્ટર નિમિત્ત આપડે ધક્કો ના મારીએ ડોક્ટર પાસે જવાય બીજું બધું થાય એ ધક્કો માર્યો ના કહેવાય નિમિત્ત છે પણ આપડી મનની ભાવના એવી કે એ સહયોગ છે એ વિયોગ નો સ્વભાવ નો છે આ નિમિત્ત તો બધા આવશે એ નિમિત્ત જે કરે એ કરું શું હા હા સ્વભાવ જ વિયોગી છે શું કાળજી દેવી થઈ સહયોગ થયો ત્યારથી કપાયા જ કરે સહયોગ પૂરા થાય એટલે આપણે કઈ બે લાકડા જુદા પડ્યા હું આવે તો હેરાતો હતો ને સહયોગ ભેગો છે ત્યારથી જ હેરાયા પડે એટલે આ મને કઈથી આવી પડ્યું એવું નહીં વિચારવાનું એવું નથી મહત્વમાં પડવાની જરૂર નથી આપણો હિસાબ છે આ બધું હમણાં આવીને તો કે આવીને અપમાન કર્યું જયંતિભાઈ તમે અમારું નુકસાન કર્યું આમ છે ને તેના એમ કશું આપણે કહ્યું હવે પણ આપણે વિચારવાનું કે આ ભાઈ અમને કોઈ નહીં કે તમે મારી પાસે કઈથી આવ્યા હા હા હવે જે હિસાબ છે આપણો એટલે આપણે બે બે વડા બોલે બે અપમાન તો આપણે જાણવું કે આજના ચોપડામાં કંઈ આગળ હિસાબ દેખાતો નથી તો પાછલા ભાવ ચોપડાનો છે માટે આપવા આવ્યો છે આપણે જનરલ કહી દો આપણે જો ના ગમતો હોય જનરલ કહી દો અને ગમતું હોય બીજી પાંચ ધીરો એને હા આપણે ગમતા હોય બે તો બીજી પાંચ ધીરી ના ગમતા હોય જમી કરી દીધો એટલે હિસાબ ચૂકતે થઈ ગયો એની જોડે હવે ને હા જે કઈ હાલો આવે તો લઈ લીધું જમે જવું ગમતું હોય પાંચ ધીરું ચોપડો બંધ કરી સારી વખતે ચોપડો બંધ કરવાની પાય જવાની ઘણી નાની પાસેથી આત્મા વિશ્વાસ હોય, આ મોટી વાત છે, દ્રઢ આત્મવિશ્વાસ હોય એવા માનવી જ ઓછા હોય, અને તે તમે પાછળ લખી દેવું હોય ને, એને અત્યંત ઈચ્છા હોય, અને દેવી સામે લડવાની પૂર્ણ તૈયારી હોય, દેવી બેન કોઈ છે નહીં, દેવી તો આ લોકો પોઈન્ટ નથી, માટે દેવી છે ભાઈ, દેવી નથી, દેવી તમને સમજણ પાડું, તમે ભાઈ જોઈ લે નહીં ભાઈ, બેટ માં વાય આવે છે, ઊંડે ઉતરી પાણી જેવા નહીં, વાય આવે સુવા વાગે નહીં જોયે, તે અંદર ઊંડા ઉતરી અને આપણે કહીએ તું ચોર છે, સવાલ શું છે, એટલે આપણે સમજી જવાનું કહો, એનો રિવાજ, એનો રિવાજ કેવો છે, આપણે જેવું કહીએ છીએ એવું જ આપી દેશે, માટે આપણે કઈ શું રાજા છે, તમારું જ પ્રોજેક્શન છે, ઊંધા કરેલાનું ફળ પાપ વાળું, પાપ વાળું તમને ડેવિડ જેવું લાગે, અને પુણ્ય વાળું તો મને શું કામ લાગે, તમે કરી પુણ્ય વાળું ફળ હોય તો તમારે ધારેલા પ્રમાણ થાય, અને પાપ વાળું તમારે ધારેલા પ્રમાણ થાય નહીં, પણ આપે ને, એટલે દેવી દેવી કેથી ભાઈ લક્ષ્મી નથી, દેવ ક્યાંથી આવ્યો, એને એને કોણ બાપે મોકલ્યો, એને શું લેવા દેવા, આપણે આપણા આપણા સંસારમાં એને શું લેવા દેવા, આપણા સંસારમાં ભગવાનને લેવા દેવા નથી, ભગવાનને તો એટલી એટલી જ લેવા દે છે કે આપણું સ્વરૂપ જ છે, એની જોડે વ્યવહાર હજુ રાખેલો, વ્યવહાર થાય તો એ મુક્તિ લઈ જાય આપણને, એ તો ઉતા આપણને લાઈટ આપે છે, પ્રકાશ આપે છે, આપણને કહે છે તારે જે તારી જવાબદારી પર કર ને, કહે તારી જવાબદારી છે કે તારા લાઈટનો ઉપયોગ, લાઈટ થી આનંદ થાય, બધું થાય, અને જો તારાથી આ સંસાર તને ના ગમતો હોય, અને સંસારમાં જ કંટાળો આવતો હોય, પૈસામાં કંટાળો આવતો હોય, સીમાં કંટાળો આવતો હોય, તો પછી મને યાદ કરજે ને હું તને આ લાઈન મેળવી આવી, અને તને મુક્તિ સુખ લાગુ થઈ શકે, શું કહે બસ એવું કઈ ભગવાનને કહે નથી, અને દેવી બેન જેવી બધી વસ્તુ નથી, લગાની પૂરી તૈયારી હોય છતાં લાગે છે સામે, એ આત્મવિશ્વાસ અને ધરતા ની જાણે હાથ કેમ થતી હતી, આત્મવિશ્વાસ એનું નામ કહેવાય કે લાળ ઉભી ના રહે, આત્મવિશ્વાસ ખૂબ જ માણસ હોય, આત્મવિશ્વાસ ગમે તેવું કરો તો એક ફરે, એમ જે આત્મવિશ્વાસ હોય ડગે નહીં, પ્રભુ ત્યારે તે દેવેલ સામે લડવાની તેમાં શક્તિ કેમ, પ્રભુ શું કરતી રહે, એ તમારે સ્ત્રીઓ તમારી, છોકરાઓ તમારા, વેપાર તમારો, દાઢી તમારી, શું અરે છે તે લીમ છે તમારી, ચોધિયા તમારા, અને ભગવાન આમ જ વાત કરે, તમારે આ બધું તમારું ને, ભાઈ એમ કે છે કે ગીતામાં કૃષ્ણ ભગવાને એવું કહ્યું છે કે આ દુનિયામાં જે પણ કઈ થાય છે તે હું જ કરાવું છું, હા પણ એ તમે સમજો કારણ હું કરાવું છું, એના તમે સમજ્યા છું, ગીતામાં જોડે જોડે એમ કહ્યું છે કે આ ગીતા હજારો માણસ વાત છે, એમાંથી એકાદ એકાદ માણસનો સ્થૂલ અર્થ ને સમજ છે, કે શું કહે છે સ્થૂલ અર્થ એટલે શું, જ્યારે પછી પંડિત અરે એકદમ પંડિત મૂળ મૂળ વસ્તુ ક્યારે એટલા મૂળ વસ્તુ, તો એવા હજાર પંડિતો વાળા ભેગા થાય એમાંથી એકાદ સૂક્ષ્મ વસ્તુને સમજે, અને એવા સૂક્ષ્મ વાળા હજાર ભેગા થાય તે ડાયરેક્ટ એક આ સૂક્ષ્મતર સમજે, અને એવા સૂક્ષ્મતર વાળા હજાર હોય તેમાંથી કૃષ્ણ ભગવાન શું કહેવા માંગે છે ડાયરેક્ટર, તે સૂક્ષ્મતમ સમજે, કૃષ્ણ ભગવાન જે કહેવા માંગે છે સમજી જાય, ક્યારે વાર વાર ગીતાને કોણ સમજે, ઇન્ડિયામાં કોઈ કોઈ માણસ ગીતાને સમજી શકે એમ છે, અને બધા બધા બુદ્ધિના વલખણ છે, ગીતાને સમજવું બહુ અઘરી વસ્તુ છે, તો પછી ગીતા વાંચવાનો શું અર્થ, શું કરવા વાંચવાની ગીતા, શું કરવા વાંચવાની, તો પછી ગીતા વાંચવાનો શું અર્થ, પછી શું કરવા ગીતા વાંચવાની, એમ કે છે તો પછી ગીતા વાંચવાનો શું અર્થ, શું કરવા ગીતા વાંચવાની, એ તમારી ઘર ઘર વાંચો, એ શું કહે છે કે આ બધામાંથી એકાદ શ્લોક કરી તો તને છે આ ફળ મળશે, બે શ્લોક કહી તો આ ફળ મળશે, એવું લખ્યું છે ને, ફળની લાલચ એ લોકો કરે છે, તેના સારું કરે છે, પણ જોડે જોડે વાંચતા નથી. કેસરી પાસે એક વાક્ય એવું લખ્યું છે કે તું વાંચીશ ને મનન નહીં કરું તેને કશું ફળ નહીં મળતું. પેલું મનન કરવાનું વાંચતા મનન કરવાનું રહી જાય. હે મનન કરવાનું રહી જાય છે. નહીં રહી જાય છે ને પછી કેસી મારું મને કશું ફળ મળતું. એટલે ભોન જ નથી માણસ ને ભોન ક્યાં ગીતા કૃષ્ણ ભગવાને આવું નથી કહ્યું પણ જેને મહાત્મા ઉમેર્યું એને પોતાનું લખેલું છે. જેને ગીતા પછી લખી એને ઉમેર્યું છે કૃષ્ણ ભગવાન આવું નથી કહ્યું. શું નથી કહ્યું? એક શ્લોક વાંચી તો આટલું ફળ મળશે ને બે વાંચી તો આટલું મળશે. તમે જાણતા હતા કે હું તો દેવ કે જાણતો નથી. શું કહ્યું? એ તો બીજા લોકોએ લખેલું, કૃષ્ણ એને લખેલું. પણ બીજા લોકો લખે છે હારા માટે લખે ને, લાલચ આપે ને કે બે બે કરીશ. હપુ જો નહીં કરે તેના કરતા સારું ને કે બીજી ગાય રમી રમવા જતો રહે. શું કરે? હા તમે ભાઈ એમ કે છે કે જો ગીતા સમજી ના શકતા હોઈએ તો પછી વાંચવાનો અર્થ જ ના રહ્યો ને. એ તો વાંચો તો એક પડ ઉતરે, બીજી વખત વાંચો પણ તે ધ્યાન દઈને વાંચો તો બીજી વખત બીજી પડ ઉતરે. એમ કરતા હજારો પડ ઉતરે ત્યારે થોડું થોડું સમજાતું જાય. અને નહીં સમજો નહીં હા વાંચો તો બિલકુલ ખરાબ થઈ ગયું છે. શું ભાઈ આ કંઈક છે માણસમાં ભાઈ હકાર મળ્યો છે કંઈ મળ્યો હજી પછી એ નહીં મળે ના વાંચો તો સવારે સવારે ગરજર વાંચજો ને. કૃષ્ણ ભગવાન ગરજે શું વાંચવાનું? કૃષ્ણ ભગવાન કોઈ ગરજ નથી. શું ભાઈ વાંચીને ઊંધું સમજીએ એનો અર્થ નહીં? તો ઊંધું તો સર ના આમ તો કેટલા હું કહ્યું કે ગીતા તો ના વાંચાય. ગીતા તો કોક કોક મહાન જ્ઞાની પુરુષ હોય ત્યાં એની પાસે વંચાય. એ તો શસ્ત્ર આ આ તમે અગ્નિ આરતી પકડવા જેવું છે. ગીતા વાંચીએ છીએ અગ્નિ આરતી પકડીએ ને એના જેવો અર્થ ઊંધો સમજીએ ને ઊંધો ચાલ્યા કરે. શું કરે કશું ના સમજે તેના કરતા કઈ કરે તો હાલ પછી જગાઈ જતો રમી રમવા જતો નવરો પડતો. એટલે આ લોકો નવરા ના રહે એટલા માટે ગોણી પેર ફેરે ફેરે કર્યા છે. ભાઈ પૂછે છે કે તો પછી હવે ગીતાને સાચી રીતે સમજવાનો ઉપાય શું? કારણ કોઈ તારા પુરુષ ફરી કાઢો એવા તો કે જેનામાં આપણે આપણે હમા થઈએ ભાઈ મળે આપણે આશીર્વાદ આશીર્વાદ એક પુરુષ ફરી કાઢો બીજે બધે ખરો તમે ડોલર કમાવા કમાવા છે ને સ્વિચ ખોલા બે હાથે બને નહીં ને તો અને જ્યારે જેને જોઈતા હોય ત્યારે મળી આવે. શું કહ્યું? જેને ઈચ્છા છે સાચા દિવસ તેને બધું મળી આવે. હરેક વસ્તુ મળે કામ ના પણ સાચા દિવસ એવું ભાઈ કે તમે હમણાં કહ્યું કે ગીતા સમજનારો કોઈ દુનિયામાં છે જ નહીં તો પછી અમારે જવું ક્યાં? ખ્વારી કાઢું કહું ખૂબ એકાદ છે તમારે આખો આખી આખું સમજદાર એટલે કૃષ્ણ નથી એમ માનો. પણ કૃષ્ણથી ઓછો નાનો છે ને બરોબર બે ચાર ડિગ્રી ઓછો હશે ને તમે સમજો ને તમે ખોળશો જ કરી યાર ખોળો નહીં તો શું કરે કોઈ માલ નથી ફરી સારું કોઈ પણ માણસ લેવાને એ કેવો માણસ હોવો છે કે આપણે એમની જોડે અવરું બોલીએ તો એ પણ એ હવરું ગાળે ને આપણે આશીર્વાદ આપે તો બાકી આપણે ત્યાં અવરું બોલીએ આપણે બધું શિષ્ય છે શિષ્ય બધા અંદર હોય છે ને એ ભય છે અને પણ એમના બી જઈ નથી તો ક્યાં મળે આપણે પાછા બધી જ દુકાન કેટલી દુકાન છે હિન્દુસ્તાનમાં જોઈ એટલી દુકાન દુકાનો જોઈ ને અરે ગીતા વાંચવાનો ફળ ક્યારે આવે કે હા એ ડૈરી પર મસ્યાદ ના થાય ઘરમાં પણ જે મસ્યાદ ના થાય તો ગીતા વાંચવાનો ફળ આવી ગયો એ તો માફી દે દે ગીતાનું માથું ભરો સમજો ઊંડા સમજાવીને કોઈ ફળ કરો કે કોઈ ગીતા ધોરણ છે એ તપાસ કરો શું કરો ભાઈ પૂછે છે તમે ગીતા સમજાવી શકો કે નહીં? મારી ગીતા સમજ્યું છે, તમને સમજાવી શકો? તમારે મળ્યું છે સમજાય? પબ્લિક માં નહીં સમજાવું, પ્રાઇવેટ વાળા.